શું દેખાડવા માંગે છે? તે પાસે દેખાડે, હું એના કરતા વધારે કરું છું. ઇગોઇઝમ દેખાડે છે. શું કરું? તેમ છતાં મને વળતા નથી. પછી બીજ દાડે હું ગયો, રોજે કરતા હતા, પણ એક દાડો ગયો ત્યારે કેમ કરતા નથી? તાર મને આમ કર્યો, આમ કરે, બોલે બોલ્યા નહીં પણ આમ આમ કરવા બોલ્યા. એ શું કે છે? મારે કશું બોલ્યા જવાબ ના આવ્યો, આમ આમ કરવા પડે, મને શું કેવા માંગે છે? પગ દુખે છે. તાર મેં એમને સમજાવ્યું કે તમારો આ જે કરતા ધ્યાન, તે પગ કરતા હતા, તમે કરતા હતા, બોલો ને સીધું પોસરું. જો પગ કરતા હોય તો બરોબર છે, અને તમે જો કરતા હોય તો તમારે આ પગની માર્ગદર્શન કરવા જરૂર ને, તમે કરવા ગયા કોઈ તમારા માટે એમ તકના એ પાંચરા હોય તો એ જ્યાં બીજી ચીજો અનુસંધાનમાં છે, બીજી સામગ્રી અનુસંધાનમાં છે, ત્યાં પણ આરોગ્ય હોય. શું થયું? બધા સહયોગો ભેગા થઈને કાર્ય કરવાનું હોય, એ પ્રારબ્ધ હોય. પુરુષાર્થમાં સહયોગ બીજા નહીં જરૂરી, એકલા જ પોતાના થશે ને. એટલે બધું પ્રારબ્ધ જ ભોગવી રાખી જિંદગી, લાઈફ જન્મતા જ પ્રારબ્ધ જુઓ છો તમે. અહીં આવ્યા છે ને, તે પ્રારબ્ધ ને. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી, કૃષ્ણ ભગવાન કે મહાવીર, કે જેને સંદાસ લેવાની શક્તિ હોય સ્વતંત્ર. શું કઉ છું? એને ડોક્ટર ભેગા કરી મેં કહ્યું, ઊંચા નીચા થવા મારી મમ્મી કહ્યું, હા જયારે અટેક છે ત્યારે ખબર, બીજાની હેલ્પ તો લઈ પડે. ત્યારે હું ચાલી છું ત્યારે, આ તો કુદરત નેચર હતું, થયા જ કરતું હતું. એમાં અટકી દર્તાર ભાગે ભાગી હોય છે ને, તો હોવું જોઈએ ને, કઈક તો સમજવું જોઈએ, ના સમજવું જોઈએ. આ તો મા જનતા શું જુએ છે? હે એટલું સ્મશાન, એટલું જ વાંચે છે. શું કહ્યું? આવ્યો તે આ સ્મશાન નો જ રસ્તો છે. અને આપણા લોકો તો કોને મરણ કે છે? જયારે માણસ નો છેલ્લો શ્વાસ નીકળી જાય છે ત્યારે મરણ કે છે. જેમ આ લાકડો હોય છે, તે કલાક થી જરાતું હોય, મોટું લાકડું હોય તો, પણ જયારે બે ટુકડા જુદા પડે ત્યાં કે લાકડું કપાઈ ગયું એમ કે છે. તમે કપાતું નતું? તમને કેવું લાગે છે? તે રીતે હા જન્મતા જ, હે જન્મતા જ કરવાથી ફરી રહી છે મરણ ની. કર્મનું ફળ ક્યારે મળે તેમ? હવે કર્મ કોને કહેવાય? કે આ બધું પ્રારબ્ધ. આ પુરુષાર્થ કોને કહેવાય? એને કર્મ કહેવાય. પુરુષાર્થ ને તે પ્રારબ્ધ એટલે કર્મ ફળ, પ્રારબ્ધ એટલે કર્મ ફળ, અને પેલું કર્મ બીજ. એટલે કર્મ બીજ નાખીએ તો કર્મ ફળ આવે. એટલે કર્મ બીજ કોને કેવું? ત્યાં કે તમે મુંબઈમાં ગયા હોય અને તમારો કોઈ ફ્રેન્ડ હોય અને ત્યાં રૂમો હોય અને ત્યાં તમે હાડા ગયા કે ચાર પાંચ જણને તેડી અને એમ તો ગયા એને કહો કે ભાઈ સુકુમાર બાણું ખોલો. સર સુકુમાર પૂછે કોણ છો? તાર કે રશ્મિકાંત છું. એટલે ખોલે બાણું, પછી આપણને શું કે આવો પધારો, બધું સારા સારા વાક્ય બોલે, આપણને બિહારે સમજ પડે. પણ મનમાં, એના મનમાં શું થાય કે અત્યારે કઈથી હું આ બધા? એ પુરુષાર્થ, એ તમારો પુરુષાર્થ. આવો પધારો એ પ્રારબ્ધ. તમે તબિયત હારી હતી તો આવો પધારો, મોડા હોત તો ભાઈ ભૂલી જાત ને. સમજ ને, આ આવો પધારો કહો છે પ્રારબ્ધ. એ ચૂકવાય છે પ્રારબ્ધ, ચૂકાય છે પ્રારબ્ધ, ફેલ જવાનું ફળ આપીને. અને આ નવો પુરુષાર્થ તમે બાંધી રહ્યા છે, તમા લઈ જજો. આવે અત્યારે કઈ થી મુવા છે? શું કે હવે તેમ છતાં પેલા લોકો પાસે કે પાછા પેલો ખાનદાર માણસ ચૂકવાનું છોડે ને, થોડી થોડી થોડી થોડી થોડી, પણ શું લે થોડી ચા ચા. તાર પેલા શું કે તાર ચા બાર અવાજ અને ખીચડી કઈ છે ચાલશે? તો ભાઈ ભાઈ અમે શું આ પુરુષાર્થ, પુરસાદ બગડવો ના જોઈએ. આ બગડ છે ચાલશે, ભારત બગડેલું છે ચાલશે. પુરસાદ ના બગડે, આપડે પોતાના માટે આવતો ભાવ બગાડીએ. તમને કેમ લાગે? તમે પૂછ્યું એટલે જવાબ નીકળ્યા. એને પુરસાદ કહેવાય, સમજો ને. અત્યારે કોઈ તમને બે ચાર ગાળો દે તો તમે ઉગ્ર થઈ જાઓ, તેને બદલે જો તમે ઉગ્ર થવું એ પણ પુરુષાર્થ છે, અને ક્ષમતા રાખવી તે પણ પુરુષાર્થ છે. તમને જે પુરુષાર્થ કરે ઉગ્ર થવું તો તેનું ફળ કડવા આવશે, અને ક્ષમતા રાખશો તો મીઠા આવશે. તમને જે અનુકૂળ આવે તે ફળ લેજો, વાર દેવો આવે. ઉગ્ર થવું તો ફળ આવવાનો, તો સમજે ને. ઉગ્ર તમારે કશું બધી બીજા સંજોગોની જરૂર પડે, મેળ થઈ જાય છે ને, નહીં સમજે તો પુરુષાર્થ. આ અવતાર નું જે પુરુષાર્થ છે, આ અવતાર માં આપડે કહ્યું ને કે ભાઈ અત્યારે કઈ ફિલ્મ એ પુરુષાર્થ થયું, એને આપણે ક્વોઝિટ કહીએ છીએ ઇંગ્લિશમાં. હું એને ક્વોઝિટ કહું છું કે આખી જિંદગીના જે ક્વોઝિટ આ બધા થયેલા છે, એ ક્વોઝિટ આવતા ભાવમાં ઇફેક્ટિવ થાય છે. અને ઇફેક્ટિવ એ પ્રારબ્ધ છે, ક્વોઝિટ એ પુરુષાર્થ છે. એટલે આ જગત ક્વોઝિટ એર ઇફેક્ટ, ઇફેક્ટ ઓન ક્વોઝિટ, ક્વોઝિટ એર ઇફેક્ટ, ઇફેક્ટ ઓન ક્વોઝિટ ચાલ્યા જ કરે છે નિરંતર. ક્યાં સુધી ચાલ્યા કરશે? જ્ઞાની પુરુષ છે, ક્વોઝિટ બંધ નહીં કરાવે ત્યાં સુધી. ઇફેક્ટ બંધ થઈ શકે, આપ સમજે ને, ઇફેક્ટ બંધ થઈ શકે ને. ઇફેક્ટ એટલે પરિણામ. પરીક્ષા આપવી અને પરિણામ ભોગવવું, તેમાં કયું ફેરવી શકાય? આપણે આપડે કયા ફેરવી શકીએ? પરીક્ષા આપતી વખતે ફેરફાર થઈ શકે, પણ પરિણામ માં ફેર એવા ઇફેક્ટ માં ફેરફાર ના થાય. શું થયું? હા, ઇફેક્ટ માં ફેરફાર ના થાય, ક્વોઝિટ માં ફેરફાર કરી શકે. તમે તમે સમજી ગયા? એટલે તમને પૂછો કે આ અત્યારે કઈ ધીમે મારે શું જવાબ આપવો જોઈએ? ખરી રીતે પુરસાદ સારો કરવો હોય તો હું કહું કે તમે કૃષ્ણ ભગવાન કે જેને માનતા હોય તેને કહી કહે, હે કૃષ્ણ ભગવાન, આ કાળના દબાણને લઈને મારાથી આવું અવરા ભાવ થઈ ગયા, એટલે હું છે તે હવે હું કહું છું કે ભલે આયા અને એનો આતિથ્ય મારે થાવ એવી ભાવના એટલી ફેરવી નાખો ને, તો પેલું જૂનું પૂછાઈ જશે અને નવો પુરસાદ થશે. શું કહે? તમે સમજ આ બની શકે એવું છે તમને? તમે સમજ્યા ને? પુરસાદ એટલે પુરસાદ કરવો પડે એમને, તે સહજ ભાવ થાય પુરસાદ કેમ કહેવાય? સહજ ભાવ ગુસ્સો જાય જાય, સહજ ભાવ પેલું થઈ ગયું કે અત્યારે કઈ થયું. આ પુરસાદ તો આપડે કરવો પડે. હવે ગુસ્સાને કાબુમાં કેવી રીતે લાવો? આ ગુસ્સાને કાબુમાં કેવી રીતે લાવો? આ ગુસ્સો આવે છે અને કાબુમાં કેવી રીતે લાવો? કોને? ગુસ્સાને. એવું છે ને, આ બધું ક્રોધ બોધ બધા કાબુ લાવવાનું બધા જોખમ છે. શું જોખમ છે? ત્યાં કે ક્રોધ માન માયા લોભ ની મધર છે ને, એનું નામ જાણો છો? ક્રોધ માન માયા લોભ રાગ ને દ્વેષ છદ ની મધર છે સાતમી, તે એનું નામ માયા. શું? આ માયા ના છ પુત્રો. તે માયા શું કે છે? કે મારા ક્રોધ લાભ ના છોકરાને બહુ લોકો મારી નાખે છે પુત્ર. શું? પણ તેની જોડે મારો જે માન નામનો છોકરો છે આ મજબૂત થતો જાય છે. કારણ કે લોકો છે ક્રોધ ને દબાયો, ખુબ માન નામનો મજબૂત થયો. એમાં તમે શું ધપો શું કર્યો? સમજ પડે છે આ બધું? એટલે મારા માન નામનો છોકરો મજબૂત થયા કરશે. તારે માયા કઈ રીતે તમારો અંતારે મારે નહીં, મને નિવાસી કરનારો કોઈ પાક્યો જ નથી કે મને નિવાસી કરનારો એક ફક્ત બુદ્ધિ વગર નો જ્ઞાની પુરુષ હોય તો જ મને નિવાસી કરે. ત્યાં બુદ્ધિ વગર જ્ઞાની પુરુષ શું કરે? હું બે કલાક બતો અહંકાર હું ચાકારી આપું. બોલો, આ બધું કહ્યું કે ના કહ્યું? અહંકાર ને મમતા દેવ તમે બધા એક્સેપ્ટ કરો, મારો અહંકાર જતો રહ્યો ને. તારે અહંકાર એટલે જે પેલો વધી જતો હતો તે ગયો, અને અહંકાર મર્યો એટલે બધા જતા રહેવાના. શું કહ્યું? માયા કદ મારા અહંકાર નામના છોકરા ને મારે તો મારી નિર્વાસ થઈ જવાની કે આપડે અહંકાર ઉડાડી દીધો સાડા રાત. અમારા હાથમાં છે અધિકાર એટલે, પણ હિંસા વગર અહિંસક રીતે હિંસા એને નહીં કરવાની.

એટલે હું તમને દ્રષ્ટિ આપું. આ દ્રષ્ટિ ફેરવી આવું, આ દ્રષ્ટિ લૌકિક દ્રષ્ટિ છે. આત્મસન્મુખ થઈ જોઈએ, કે આત્મસન્મુખ થઈ જોઈએ દ્રષ્ટિ. તારે આ પ્રશ્ન તમે સારો પૂછ્યા, સાહેબર પૂછાતો. એટલે ગયા અવતાર જે થયેલા કોઝી તે આ અવતારમાં ઇફેક્ટ છે. આવે આ ઇફેક્ટમાં તારે કોઝી ઉત્પન્ન થાય તે વખતે જો ક્ષમતા રાખો હરેક બાબતમાં કોઝીમાં. બીજું બધું પ્રાર્થ છે. આપણે તો વહેલો ઉઠીને જાય ને, વહેલો ઉઠીને દુકાને જાય તો પુરુષાર્થી કે, અને કલાક મોડો જાય એટલે પ્રાર્થી કે આ શું છે. એવું નથી, વહેલો ગયો રઘવાચ્યો છે અને પાછળ ગયો આવું મો છે. દેવ પ્રાર્થ છે, પ્રાર્થ એટલે આ બધું બધા સંજોગો ભેગા થઈને કાર્ય કોઈ પણ કાર્ય થાય એ પ્રાર્થ. એ તમને સમજાય ને પ્રાર્થ ને વ્યાખ્યા તમને સમજાય ને. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એમાં સર્કમસ્ટેન્શિયલ એવિડન્સમાં એક બે તો તમે સમજી શકો, અરે બીજા પાસે તમે સમજી શકો મોટા મોટા સ્થૂલ કે ભાઈ આ મને સ્પેસ આ મળી, આ સ્પેસ બધ સ્પેસ તમને મળી છે ને, કે અમારે એવિડન્સ આ તમને કાળ એટલે તમે છે આચાર રાખી રહી કે 9 વાગે આપણે વાતચીત થાય સારી, પણ જે કાળ હિસાબ છે ને તે હિસાબ ભેગો થાય સારી એ તમે સાંભળી શકો ને. સ્પેસ કોઝી ટાઈમ ભાઈ બીજા કેટલા બધા ભેગો થાય વસ્તુઓ તારી કાર્ય થાય એનું નામ પ્રારબ્ધ. શું કહ્યું સમજાય એવું છે ને, સમજાય એવું છે ને, કેમ લાગે કેમ બોલ્યા ને. પ્રાર્થ બધું ભેગું થઈને થાય એટલે પ્રાર્થ થાય. સ્વતંત્ર તમે અત્યારે તમને કોઈ નુકસાન કર્યું તો તમે ક્ષમતા રાખી લો ને, એ તો પુરુષાર્થ છે. શું એટલે આ જીવ માત્ર ને સુખ આપવું, જો તમને સુખ જોઈતું હોય તો દરેક જીવ ને સુખ આપો. સુખ આપવાનું કઈ પૈસા આપી દેવાનું નથી, કઈ જાય અહીં જતો હોય પૂછતો હોય રસ્તો દેખાડીએ, બીજું કઈ ભૂખ્યો હોય કઈ આપીએ, ના હોય ચા પીતો જા ભાઈ. શું આપડે જે બની શકે લોકોને સુખ આપવાનો પ્રયત્ન કરો ને, પ્રયોગ કરો ને, તો તમને સુખ તમારે ઘેર બેઠા આપવાનું જ છે. તમારે સુખ તમારે ખોલવા જવાનું ના હોય, આપડા લોકો સુખને જ ખોલવા જવા માંડ્યા. શું થયું, સુખ તો ઘેર બેઠા તમારે મેરેજ આવે જ, બોલાવા આવે. એટલે આ સુખ તમે આપો તો ઇફેક્ટ આ જ આવે. સુખ આપવાનું લોકો બંધ થઈ ગયું ને, લોકોનું પેલા આપતા તો તે બંધ થઈ ગયું. હવે પોતાના રૂમ માં પોતે સ્વતંત્ર મજા કરે. કેટલી બધી સાહેબી છે, આવી બધી સાહેબી કેવા રાજા રાજ મેળો હતી, આવી સાહેબી કેવા છતાંય પણ સુખ ના રહેવાનો અર્થ શું છે. આપણે આમ સમજો નહી ખરી, ક્યારે ભેગા થશે હવે પ્રભુ ઈચ્છા. પ્રભુ ઉપર તો કોઈ છે નહી, અને તારી અરજીઓ લોસ પ્રોપર્ટી ઓફિસ માં ગયો અથવા સુધી અરજીઓ કરી કરી છે કે સાથી અરજી આ ક્રિએચર ને મારીશ નહીં, તો હું આ ક્રિએચર મારા શું રા, અને ભગવાન ઉપર થી કે છે ક્રિએચર ના મરે આપણા. છોકરા બધા અંદર કે છે મીઠ ખાઈએ છે, હિન્દુસ્તાન છે મીઠ ખાવા કઈ ખાય તો શું કરીએ, અમારા મા બાપ ખાય છે. એક તો આવરણ પાર વગરનું ચડી ગયું છે અવરું, અને મીઠ નું આવરણ તો બહુ ભારે હોય, સાબાના પતરા જેવું હોય. એક આપણું વેજીટેબલ નું આવરણ છે ને, એનું આવરણ બહુ સાધારણ પારદર્શક દેખાય એવું છે. શું છે બાકી બીજા બધા આવરણ તો બહુ. પછી મને કહે છે મીઠ કેમ ના ખવાય, એવો કઈ ખુલાસો અમને આપે છોકરા કે બધા ખાય છે ને તમે ના ખાવાનું, ખાજે ખાવા માટે વાંધો નથી, પણ આપડે જે દૂધી ખાઈએ છીએ, દૂધી રીંગણા એ બધું ખાઈએ છીએ ને, તો આપડે કાપીએ છીએ ગલકું રીંગણા દૂધી ગમે તે બધું શાક આપણે વેજીટેબલ કાપીએ છીએ, તીકડે આપણને ચીતરી ચડે છે, હાથમાં દુઃખ થાય છે કોઈ જાતનું નથી થતું, દુઃખ ના થાય ને આપણને, કારણ કે અસર થતી નથી, એની અસર થવી જોઈએ પણ આપણને થતી નથી, એટલે આપણું એટલું હૃદય છે તે આપણું કઠણ છે, સમજે ને, કારણ કે એ જીવ છે પણ એટલું આપણું કઠણ છે હૃદય, તેનો વાંધો ને, જો કઠણ હૃદય તમે ખાઓ શું કહ્યું, પણ પછી મેં કહ્યું તું મરઘી કાપીને ખવાશી, કાપી જાતે કરીને સાકે ના કહેવાય, એ તો કે લોહી જોઈએ તો એમને ઉલટી થાય, કે આટલું બધું હૃદય, આટલું હૃદય ઢીલું, તે ઢીલા ને જોતા જ આટલું હૃદય ઢીલું છે તો ખવાય નહીં, હાર્ટ ઉપર અસર થશે, એ તો જેનું હૃદય મજબૂત હોય તે ખાય, જેના હૃદયને અસર થતી ના હોય તે ખાય, તમે સમજાયું, સમજાય એવી વાત છે કે નહીં, એ સમજાય પણ શું કે સમજાય પણ જેનું હૃદય કઠણ હોય એને ખાવું જોઈએ ખરું, જેનું હૃદય કઠણ હોય એને ખાવું જોઈએ ખરું, જવાબદારી જે જીવને માર્યો એની જવાબદારી એટલી જ રહે, બીજું કશું નહીં, આ તો શારીર નું નુકસાન થાય છે, જવાબદારી પ્લસ હાર્ટ નું અસર થાય છે, ખોટો પુરુષાર્થ કરો ને, પણ એ ખોટો પુરુષાર્થ કહેવાય, એ ખોટો પુરુષાર્થ કહેવાય, ખોટો પુરુષાર્થ નહીં, અધમ પુરુષાર્થ, અધો ગતિ નો, અરે અરે પણ બરાબર પુરુષાર્થ તો બધે જે થવાનું થશે, આજે હાર્ટ હાર્ટ ખલાસ થઈ જાય અને હાર્ટ હાર્ટ ફેલ થશે, શું સમજે ને, તો એવો ધંધો નાશ કરે ને, આપણા હાર્ટને જે ગમે નહીં, આપણા હાર્ટ જે જોવા ખુશી નથી તે વસ્તુ ખાઓ એને શું અસર થાય, સમજાય એવી વાત છે, સાદી છે કે નથી, કે અઘરી છે, એટલે છોકરા પણ છોડી દીધી, દસ અંજાર વિશેક છોકરા ને બધા કે છે આથી એમ નહીં, અમને સમજાય એવી વાત છે કે, અને કઈ દુઃખ ઓછા થાય એવું કરવું છે, આ દુઃખ તો વધારે વધારે વધારે વધારે, આ તો મોહ જાગ્યો છે, તો મોહ થી આ લાયમ તે લાયમ, તો દુઃખ વધારે છે, દુઃખ ઘટાડતા નથી, તમારે ગમ્યું તમારે ટાઈમ સુધર્યો બગડ્યો, સુધર્યો તો બધી કામ સવાલો તો ઘણા બધા છે, સવાલો તો ઘણા બધા છે પૂછવાના, લાવો બધા બધાને જવાબ આપી, એકમાંથી બીજા ઉભા થાય છે, પ્રશ્ન સારો હતો, એ જરૂરિયાત છે, પ્રશ્ન જરૂરિયાત છે, પ્રહલાદ જીશુ ને પૂછતા ના સમજવું જોઈએ, તમને પ્રહલાદ ના સમજી જાવ ને, એટલે પ્રહલાદ નો અભિમાન કરવાનું હોય નહિ ને, આ લોકો તો હા છોકરાઓ ભણાવે છે, એના પૈસા બાપા છે, અવરું અવરું બોલે છે કે મેં તને કેટલા પૈસા આપીને ત્યાં ભણાયો, તારે બાપા નું કઉ છું કે ના બોલાય, આ તો ફરજિયાત છે, ફરજિયાત નું બોલવું એ જોખમ નહી, આ તો ફરજો છે, તે ડ્યુટી છે ને, ડ્યુટી બાઉન્ડ છો, ફરજિયાત છે, ફરજિયાત એટલે તમે નહીં કરો તો તમને લોક કે છે માં ગાળો દઈ ને કર્યા, ફરજિયાત માં શું એની પાસે છોકરા પાસે લેવાનું, પૂછી બધી ક્યાં આની ફી છે, તે આપણે વધુ આપડે જે પ્રશ્નો વ્યવહારમાં આવે છે ને એ બધા જો અક્કલ થી ઉકેલવામાં આવે બુદ્ધિ થી તો એ બુદ્ધિ સારી કહેવાય. આ ગુસ્સે થઈએ છીએ, ગુસ્સે ન કેવી રીતે થાય એ શોધખોળ કરે તારે ઉજવણ બુદ્ધિ કેવી પડે. કારણ નબળી ને તો કાઢી જ જોઈએ, બુદ્ધિ નબળી ને તો કાઢી શકે છે. ક્રોધ માન માયાલો નબળી છે, શું છે? બુદ્ધિ નબળી ને કાઢી શકે છે. તમે કયા ગામ નામ? કરમસદ માં ને. આ તો સંપૂર્ણ વિજ્ઞાન, જેને જાણવા પછી બીજું જાણવા ના હોય શું કહ્યું. અને ભક્તિ એ તો રિલેટિવ બધું, આ તો રિયલ રિલેટિવ. કેવું એને કઈ રીતે ઓળખી શકાય? આત્માને ઓળખો કઈ રીતે? આત્માને ઓળખો કઈ રીતે? તમારી પાસે આવે તો તમે જાય તમારો કાલે પંદર ઓળખો છે હે, તો કાલે બાંટી લાવો ચોક્કસ. હું તમે તટ્યા ખરો લાભ થઈ જશે. કાલે આવો તો બહુ સારી, કાલે આવો. બે દાડા આપડે રજા આવો છે, બે ત્રણ દાડા ત્યાં આગળ ઉતરવાનું સ્થળ છે આપડે. અને ત્યાં આવો તો ઘણું સારું થાય. સર એ આપણી પાસે રાતના 24 કલાક હાજર રહે પછી ભૂલાય નહીં, જાગ્રત થયો કહેવાય. અને જાગૃતિ સંપૂર્ણ રહ્યા કરે. આ તો જાગૃતિ જ નહીં ને, આ તો વાત કરીએ તો ભાઈ ભાઈ ભૂલી જાય પછી પછી. સ્મશાન વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય ની જેમ. બે કલાક માં લીલ કાઢી નાખી, આત્માને અનાવરણ કરી નાખીએ અને સર્વ પાપો ભસ્મીભૂત કરી નાખીએ. પાપ ની ભસ્મીભૂત થયા સિવાય કોઈ પણ માણસ જાગૃત થઈ શકે નહીં. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું, જ્ઞાની પુરુષ પાપ નો ઘોટો વાળી નાશ કરી નાખે. શેનાથી ભસ્મીભૂત કરે? જ્ઞાનાજ્ઞથી. શેનાથી? હા, જ્ઞાની અગ્નિ થી સર્વસ્વ ભૂત. ત્યારે હું કહી શકું ને ભાઈ આવે છે તે એક તને ચિંતા થાય તો મારી પાસે $2,00,000 નો દાવો મળશે. મેં તો તારી પાસે ફી નીકળી હતી કહ્યું. મારે હું તો મારા ઘરનો કપડા પહેરું છું. હા, ઘરના કપડા પહેરું છું અને દેશમાં સાથે બધું જવું આવું પડે અમદાવાદ મુંબઈ. તે ઘરના ભાડાથી પડું છું. એક આ ફોરીમાં આવવાનું થયું ત્યારે મેં આમની જોડે સર્ચ કરી બહુ મંડ્યા. એટલે ભાઈ અમારા દર્શન આવવાના એટલા બધા પૈસા અમારી પાસે સરપ્લસ હોય નહીં. એટલે કે અમારા પૈસા તમારે આવવું પડશે. એટલે દર પાસે એમની જોડે કોન્ટ્રાક્ટ કરેલો છે. ત્યાં આપણા ઇન્ડિયાના બધા જ માણસોનો લાભ મળી જાય. શું તે ત્રીજી સાડા આવ્યા તને ગઈ સાડ પાસે બીજા સંજોગો એવા આવ્યા તમારે વહી રહી અને પછી આવતી સાડ પાસે આવીશું. શું મારી જો 3-4 જણ હોય ને એ બધા ટિકિટ વિકી ને બીજા બધા એટલે 12-15 લાખ રૂપિયા ખર્ચ કરે છે ને. તો એ શું કે છે 14 વર્ષ મારી પાસે $5 હતા. તમને દાદા મળ્યા પછી મારી પાસે અત્યારે જબરદસ્ત ઉત્પન્ન થયું છે કે છે. શું તારે બધા એમ જ ખર્ચવાના છે ને? ઉત્પન્ન થયું છે વાપરો. સંતોષ પોતાને થાય તો સારા ઘરમાં વાપરે, નહી તો વધારે સંપત્તિ વધારે વાપરે. સંતોષ થાય પોતાને તો સારા કામમાં વાપરે, નહી તો વધારે ભેગા કરવાનું મન થાય. અરે પોતાને અને જો લાભ ઉઠાવે તો કાલે આવે બહુ ઉત્તમ લાભ. નહી તો હીરો એમને ઈરા બકરી કોટે બધે હું જેને આપજે નથી. એટલે આ લાભ જો એવું ખોરતા જ હોય જો આત્મા સમજ તો બીજી કઈ ફરી આવું ઠેકડ નહીં પડે એમ પીડી, કારણ કે પેલું સ્ટેપ બાય સ્ટેપ છે રસ્તો. કેવો છે? પરિગ્રહ વધાર્યા છે, ઉડતા સ્ટેપ ઉતરી ગયા છે. શું થયું? અને આ લિફ્ટ માર્ક છે, ચલો સ્ટેપ બાય સ્ટેપ ના લિફ્ટ માર્ક છે. શું છે? પછી તો છોડવા કરવા નહીં કહેશે. જો તમે ડિસાઇડ નથી કર્યું તો નહીં અવાય, ડિસાઇડ કરવું પડે. કોઈ કે છે રજાઓ, કાલે રજા છે, પંદર રજા છે, તો અથડા રજા. તમે હું રહી ક્યાં હતા? આ કરે વિભાજન કરી નાખ્યું. તમારે કેમ લઈને ચાર વખતે ખૂટતા હોય? હવે આત્મજ્ઞાની એટલે ના કે આત્મજ્ઞાની ઉપર કેવળ જ્ઞાન માં ચાર વિસ્તાર. તમે વિભાજન કરી આપીએ, પાપ અપસ્મી ભૂત થશે, પછી ક્ષાયક સંકેત થઈ જશે. કેવું? પેલું સંકેત નહીં, પેલું સંકેત કોઈ થતું. સંજોગોમાં કેવળ જ્ઞાન બહુ ઓછા ને મળે છે. અત્યારના સંજોગમાં કેવળ જ્ઞાન બહુ ઓછા ને મળે છે. મને થવું જોઈએ, હું કેવ જ્ઞાન આપું છું લોકોને, પચતું નથી મને, પછી નહીં જાય પચતું નથી. અત્યારે કેવ જ્ઞાન પચે જ નહીં, આ કારની વિશે. શું છે? એટલે ત્યાં અટકી જાય, એટલે એક અવતાર છે તે ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં થાય, ત્યાંથી પછી મોક્ષ બચાવી જાય. સમજો ને? સિમંદર સાહેબ પાસે એટલે ભાઈ જો પ્રયોગ હોય તો આવજો. તમને અહીંથી આ રાજ યારી આપે, હાથમાં નહીં ને. આમાં પુરુષાર્થ પુરુષાર્થ છું ને પ્રારભ છું. હું પૂછું છું, હવે એમને આવું હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, આપણે ના ના કર્યા કરે, પણ જો આપણે નિશ્ચય કરીએ તો નિશ્ચય સફળ થઈ જાય. શું કહ્યું? આપડે કરવું જ છે એવું નક્કી તો સંજોગો બાજી જાય. અને તેમ છતાં ના બાજે તો એ પુરુષાર્થ પ્રાર્થ કહેવાય. શું કહે? પ્રાર્થ કોને નામ કહેવાય છે? લોકો નહીં કેતા બનવાનું છે બનશે, ના બનવાનું નહીં બને, બનવાનું છે બનશે, એવું શું કે છે? એવું બોલે છે ને? હા, ખોટી વાત છે. બનવાનું એ બનતું હોય તો આપડે કહીએ નઈ કે ભાઈ આ ચાર જણ ગાડીઓ બંધ વાગે ચલાવો, જે બનવાનું છે બનશે. તો શું થશે? એક્સિડન્ટ થાય. હે? એક્સિડન્ટ થાય. ના, એટલે એવું ના કહેવાય. આ લોકો જે બોલે છે બનવાનું એ બનશે એવું બોલાય જ નહીં. હું તો શું કહું ચાર જણે કે ઉગાડી વાંખે ચલાવો ગાડી, સાવધાની પૂર્વક ચલાવો, પછી અથડે તે બનવાનું એ બન્યું. શું કહ્યું? આપણી બધી સાધક ની રાખતા જો અથડી પડી એ બનવાનું બને. પછી અમારાને કહીએ કે ભાઈ હિસાબ છે તારે, મારે તો આપણે શું તારે ઘેર છે મારે ઘેર. સમજે? આમ ગાફેલ રહીને પછી બનવાનું બને એવું બોલાતું છે? આ લોકો ગાફેલ રહીને બોલે છે. શું? કેટલા વર્ષથી રહો છો એમ ગયા? તમે નફો ગણા આપણે આ વાત છે પછી. અને મારી રીત ઉપાડે ચોપડવા જેવું કહ્યું મેં એને સમજે ભાઈ. હા, સાધુ બાબા નામ રેટ ના આવે ધંધો ના કરતા, એટલે તો ચોપડી આવો કહ્યું. અહીં શું કા ચોપડવા આવ્યા કહ્યું? એટલે પેલા ગભરાઈ ગયા બિચારું. પછી મેં શા હારું આવું બધું કરો છો એ કહો મને. ખુશ નહીં, મટ્ટી શેર મટ્ટી પછી સમજે ભાઈ. શેરબટ્ટી કયા અવતાર નું નથી? હું દરેક અત્યારે કુતરા ભર્યા દરેક મટ્ટી મટ્ટી ને મટ્ટી જતી. જે અવતાર ના હોય ને હોય તો નાખી દેવાનું નહીં પૂરું, અને ના હોય તો એના જે આપડે હિસાબ ના હોય ને તો આવે નઈ. મારે આટલા છોકરા તો બધા મરી ગયા, તો હિસાબ તો ખસી ગયા ને. મરી જાય એવી આપડી ઈચ્છે નઈ. જન્મ મોટા થયા બધું આપડે નથી. વાત થઈ ને? બરાબર વાત થઈ ને? અહીં સતત ઓફિસ કઈ છે કે ધંધો સર્વિસ છે? દાદા નો ઉમેદ, મારા દાદા મારે ઉમેદ પ્રજા. પછી ઘર લાવવું હોય છે, બધું વસ્તી વધી ગઈ માટે કે જુદું તો રાગ ના ને, દાદા ની પ્રજા બધી જુદું રાગ ને. તમે સમજ પડ્યું ને, દાદા ની પ્રજા એટલે આપડે ફાયદા નો ફાયદા. ઘર મોટું છે એટલે બધી વસ્તી વધેલી છે ને, એટલે બધા એવું લાગે નહી મોડું, પણ અંદર ખાને બઉ પ્રેમ. માણસ ફેર ફરી જાય એવો રસ્તો કરવાનો વાળો જોઈ છે શું છે, અને હું નિમિત્ત છું, હું કઈ કરતા નથી, હું તો આ ક્રિયા બધો નિમિત્ત છું. શું છું મારા હાથે આ જસ છે તે. અત્યારે તમે નોકર મંત્ર બોલો છો નહીં બોલતા? બોલવા છે ને રોજ. શું બોલો છો? નમો નમો અરિયંતાનો, નમો પછી નમો સિદ્ધાનો, નમો આયરિયાનો. નમો અરિહન કોને કહો છો તમે? નમો આયરિયા આયરિયા કોને કહો છો? આચાર્ય આયરિયા કોને કહો છો? આચાર્ય ને કહો. સાધુ સાધુ ના તો નામ આપવાનું, નામ આપવાનું આપડે ઘણા હોય ને, સાધુ સાધવી ને એ બધા, સાધુ સાધવી ને એ બધા. એટલે બોર્ડ મારે એટલે થઈ ગયા સાધુ, બોલ મારે સાધુ કે ભગવાન મહાવીર કહીશું કહીશું જોડાશ. અને સાધુ કેમ કેવાય કે સાધુ થયા છે એવું ખાતરી શું થાય? ત્યાં આપડે કહીએ કે સાહેબ આપ જે કહો છે મને ગમતી નથી આપ, શું કહે? અને એ ત્યાં મળે તો ના સમજી જઈએ કે આ બધું કાવ્ય રાગ છે આ, આપણને તે થાય ને થાય. આપણે કશું સહેજ અપમાન કરતા તેના ફેર મળે ના સમજી જઈએ કે આ ફેણિયા છે ના સમજે, ખબર પડે ના પડે. સાધુ સાધુ થઈને એને અમારા કરતા તો ત્યાગ કર્યો ને, બાળ બ્રહ્મચારી રહીને પોતાનો ત્યાગ કરીને. ના એ ત્યાગ ને તો જરૂર નથી, ભગવાન મારી ભગવાન ત્યાગ ની બહુ ગણશે એ પણ એ તો સંયમ ને માને છે. તો સંયમ કોને કહેવાય? સંયમ દીધેલો કોઈ જગ્યાએ? સંયમ ત્યાગ ને તો ત્યાગ તો બધે આ બધા બધા સાધુઓ કરે, કોઈ ભગવાન ઉગડે વાળા કરે બીજા ઉગડે વાળા બધા જ સાધુઓ ત્યાગ તો કરે જ છે ને. ત્યાગ ને માંગવા નો સંયમ ને હોવું જોઈએ. શું કહું? હા સંયમ એ અમને જ કે છે લોકો, પછી બીજા બીજા જાણતા નથી એને કેવા ના કે પોતાને ખબર નથી. અને આ બાજુ ધ્યાન એ લોકો ધ્યાન તો રહે આ કેવા છે કેવા નહીં કોઈને પરીક્ષા જરૂર નથી ને. સંયમી કોને કહેવાય? કે જેને ક્રોધ માન માયા લોક નો સંયમ છે. શું છે? કથા એનો સંયમ, એનો સંયમ કહેવાય. શું? આત્યંત ધ્યાન ના થાય એનો સંયમ કહેવાય. આત્યંત જાણો છો ને એ ધ્યાન કયા પ્રકારનું કહેવાય છે? તમે તો આ મારું આ બધું બગાડ્યું, તમે નલાયક માણસ છો એવું બધું કે, એટલે તમને રૌદ્ર ધ્યાન થાય નહીં, ગુસ્સો થાય એ રૌદ્ર ધ્યાન કહેવાય. એ રૌદ્ર ધ્યાન નું ફળ નર ગતિ. અને તમે કહો કે અત્યારે કઈ થી હું આ સાથે એનું એમ સિરિયસ આતો જ એનું ફળ જાનવર ગતિ. અને તમે સમતા રાખો કોઈ અવળું બોલે તારે તો એનું ફળ ધર્મ ધ્યાન અને તેનું ધ્યાન મનુષ્યતા આવતું ને. ધ્યાન તમે સ્વભાવ ઉપર છે સાધુ ને ત્યાગી કોને કહેવાય સંયમી કે જેને આતે જુદા જુદું ધ્યાન ના હોય શું કહે એટલે હરિહંત કોને કહો તમે નિરંકાર નિરાધાર નિરંકાર નિરાધાર નામ નામ શું નામ હરિયંત ઋષભદેવ અમારે ઋષભદેવ એક જ છે કેટલા છે હવે આ ચોઈ સારી હમ છે એ અત્યારે કોઈ પૂછો કોઈ ને બુદ્ધિશાળી માણસ ને કે સાહેબ આ 24 છે હરિહન છે એ ખરેખર હરિહન છે એ તો સિદ્ધ થયા શું થયું એ હરિહન છે ને જેને હરિહન આ લોકો માણસ છે ને આખું જઈને બધું કોમ્યુનિટી સાધુ બાધુ બધા ભૂલ ખાઈ ને ચાલ્યા બધા ગામ આવે ખરું હું તો રસ્તે ચાલે ગામ આવે ખરું ભટેક ભટેક કરે લોકો એ તો સિદ્ધ થઈ ગયા અહીંથી જે નિર્વાણ પામે એ બધા સિદ્ધ થયા તો જે સિદ્ધ થયેલા ને આપડે અહીં કહીએ તો જે એક માણસ ગવર્નર થયેલો હોય ત્યારે કલેક્ટર કહે ના જેવી વાત ગવર્નર કલેક્ટર કહે ખરાબ ના લાગે તેથી આ નૌકાર મંત્ર ફરતો નહીં નૌકાર મંત્ર કેટલો બધો સરસ મંત્ર તો ખરેખર સિદ્ધ કોણ હરિહંત કોણ જો ખરેખર નૌકાર મંત્ર બધું હોય તો હરિહંત સિમંદર સ્વામી શું કહ્યું સિમંદર સ્વામી અત્યારે ત્યાં છે ને 1.5 લાખ વર્ષની ઉંમર છે કેટલી છે 1.5 લાખ વર્ષની ઉંમર છે તમે સાંભળ્યું નહીં નામ તાપી નદી ના પાસે શરૂઆત થઈ કે એ જો થાય શાંતિ કરાય કહેવાય કે કૃષ્ણ ભગવાન આ બાજુ મહાદેવજી મહાદેવજી નીચે ગણપતિ કૃષ્ણ ભગવાન નીચે અંબાજી માતાજી બધું આ બધું જયારે દર્શન કરશે લોકો ત્યારે કરજે ને અને અંદર અંદર છે તે મહાવીર ઋષભદેવ એ ચાર મૂર્તિ પછી આવશે પહેલો બીજો 23-24માં પછી પદ્માવતી દેવી પદ્માવતી દેવી ના બધા આવશે બીજી બધા એ બધું જ ત્યાં શું કહે તો હોય છે શાંતિ હોય છે માણસ ને આમ ક્યાં સુધી ચાલે એટલે આ તો હવે કશું આવું કરીએ નહીં પણ મને તો એની ત્યાંથી સંજ્ઞા થયેલી આ વર્લ્ડ ને ફેરવી હોય રસ્તો કરો બિગિનિંગ થઈ આખું વર્લ્ડ ને બધા ધર્મો અપસેટ થઈ ગયા આમ થયા શું થયું છે આમ આમ થઈ ગયા ફરી વખત અપસેટ કરીએ ત્યારે સીધા થાય કે થાય હા ફરી શું કરવું પડે આપડે અપસેટ કરવા અપસેટ જ કરવાની શું કહે અપસેટ કરવા મૂળ રસ્તે આવી જાય માણસ કેટલા ભયંકર દુઃખો અત્યારે આહા હા આ દુઃખો સહન નહીં થઈ શકે અને પાછા દુઃખો વેચીને પાછા જવા ને કે નરગતિ તિરણ ગતિમાં જાનવરમાં તો આ બધા જાનવર ગતિમાં જાય કેટલી બધી મુશ્કેલી જો કઈ તો હોવું જોઈએ ને આપણી પાસે સતીભાઈ તો હોવું જોઈએ કે ભાઈ આ મનુષ્યમાં ફરી આવવા નથી એટલું સર્ટિફિકેટ તો જોઈએ બીજી બધી પછી વાત ના જોઈએ જોઈએ ના જોઈએ અમને કઈ વાંધો નહીં, અને કઈ વાંધો નહીં. આપણે શું ખબર પડે કે આ કયા કર્મ બધા તો નીકળ્યો હોય તો શબ્દ તો આગળ અસર થવાની.